સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી અક્ષર ધામથી અવની માં જે દેહ ધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનની દિલે ધરી ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ પુરધરી સર્વોપરિ તુમ પ્રભુ શરણ શરણ કહાય તુમ પ્રભુ શરણ શરણ કહાય જાકો કોઈ નાહિયા જગ મેં જાકો કોઈ નાહિયા જગ મેં તાકે હો તુમ નાથ સાય તાકે હો તુમ નાથ સાય તુમ પ્રભુ શરણ શરણ કહાય તુમ પ્રભુ શરણ શરણ કહાય જતન કરકે બહુનામી બહુત જતન કરકે બહુનામી નિજ જન કે તુમ વિઘ્ન મિટાય નિજ જન કે તુમ વિઘ્ન મિટાય જૈસે હરિ કે બાલક જૈસે હરિ કુરુરી કે બાલક મહાભારત રે વિનરી બચાય મહાભારત રે વિનરી બચાય તુમ પ્રભુ શરણ શરણ કહાય તુમ પ્રભુ શરણ શરણ કહાય शरणागत वत्सल तुम समरथ। वेद पुराण कवि जन गाए, शरणागत वत्सल तुम समरथ। वेद पुराण कवि जन गाए, शरणागत वत्सल तुम समरथ। वेद पुराण कवि जन गाए, वेद पुराण कवि जन गाए। दुष्ट सकलार्ति हंता सद्धर्म भक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मंगलं नः। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संवत 1877 ना माक्षरवदी दशमीने दिवस प्रातः कालने समय श्रीजी महाराज गाम श्री लोया मध्य सूरा खाचरना दरबार में ढोलिया ऊपर विराजमान हता अने माथे धोळो फेंटो बांध्यो हतो ने बीजा धोळा फेंटानी बोकानी वाली हती ने गरम पोषनी राती डगली पहेरी हती ने धोळो खेस पहेर्यो हतो ने चोफाळ वढ्यो हतो અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે કહ્યું છે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કેવો પુરુષ હોય તેને દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય। અને સાંભળ્યામાં તો એમ આવે છે જે બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો, માટે વિચારીને ઉત્તર કરો। કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો? પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશકાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય, અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય, અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય, અને એમ ન હોય તો તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશું કૌન્વ ખંડિત ધીહ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોષિન મયેહ માયયા. એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહીં, માટે એને વિશે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય, અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિશે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય, અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે, અને તે ભાગવતમાં કહ્યું છે જે એતદિશન મિશસ્ય પ્રકૃતિસ્થોપી તદ્ગુણેહી ન યુજ્યતે સદાત્મસ્થૈર્ય યથા બુદ્ધિસ્તદાશ્રયા. તથા ભાગવતને વિશે કહ્યું છે જે તથા ભગવાને કહ્યું છે જે દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે. એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે, અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય, અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય. અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળાદિકે કરીને વિપર્યયપણું થાય, અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશ કાળાદિકે કરીને પરાભવને ન પામે. એ તો ઠીક, પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યા હોય, અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને મમ સાધર્મ મા ગતાહ. એવી રીતે નારાયણના સાધર્મપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિશે કેમ ભેદ સમજવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જુઓને પ્રકાશપણે કરીને સરખા નથી, અને બિંબમાં પણ ઘણો ભેદ છે, અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય પણ બીજે તારે ન થાય, અને રાત્રિના અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહીં, તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા અને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર્થ્ય ઐશ્વર્ય રૂપ લાવણ્યતા તે સર્વોપરી છે, અને જે રાજા વતે થાય તે ચાકર વતે થાય નહીં, સૂજે એવડો મોટો હોય તો પણ ન થાય, તેમ પુરુષોત્તમ નારાયણના તે સર્વ તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂજે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે, અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે, અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે મારા ધનુષ થકી નિશરા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું, તેમ એ નારાયણ પોતે પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચમહા પાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે અને એને લઈને બ્રહ્મા શિવ નારદ સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે. અને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન જેવા કહેવાય અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી. અને અપરિમિતા ધ્રુવા સ્તનુભૃતો યદિ સર્વગતા સ્તરહીન શાશ્યતે તિ નિયમો ધ્રુવ નેતરથા એ વેદ સ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત્રિ દિવસ ઉજાગરા કરીએ છીએ અને કીર્તન નામ સ્મરણ તે તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથા વાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ. માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે પણ બીજો કોઈ એ જેવો થતો નથી. અને એકમ એવ દિત્યમ બ્રહ્મ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિ વચનામૃતમ લોયાનું 13મું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું સુરેશ ભગત બોલો. જીવરાજ ભગત ડાયા ભગત શું કયો. નવનીત ભગત ચરણ લોયાના 12મા વચનામૃતની અંદર 6 પ્રકારના નિશ્ચયની વાત મહારાજે કરી. કલ્યાણનું બીજ એ નિશ્ચય છે. મુખ્ય બે પ્રકાર કીધા હતા, સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચય. પછી એના ત્રણ ત્રણ ભેદ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સવિકલ્પ કલ્પ એટલે દેહભાવ સાથે, નિર્વિકલ્પ એટલે દેહભાવથી પર થઈને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની આરાધના કરવી, સેવા પરિચર્યા કરવી, અથવા તો ભગવાન પ્રત્યે એવી માન્યતા દ્રઢ કરવી. સવિકલ્પ ભક્ત છે તો એને ભગવાન છે એવો નિશ્ચય છે, પણ એની દ્રષ્ટિમાં કંઈક અંશે દુનિયાવી વિષયો, વ્યક્તિ, વસ્તુ, પદાર્થો એની મહત્તા હોવાથી ક્યારેક સંગ પ્રસંગે, દેશકાળે એ ભગવાનમાં પણ એવું એને દેખાશે, દર્શન થશે. એક નરી વાસ્તવિકતા એ છે કે જેમાં જે હોય એ જોવું તો એને સત્ય દર્શન કહેવાય. જેમાં જે નથી અને એમાં એ આપણે માની લઈએ, જોઈ લઈએ તો એ આપણી ભૂલ કે ભ્રમણા કહેવાય. અને ભૂલ અને ભ્રમણા હોય તો એમાં એટલા માટે ભગવાનની અંદર જગતના ભાવનું દર્શન થવું એ વિક્ષેપનું કારણ કીધું. મુક્તિના માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં એ વચનામૃતના અનુસંધાને લોયાના આ 13મા વચનામૃતમાં પહેલામાં જનરલ રીતે કે દેહ ભાવ એટલે સવિકલ્પ ભાવની અંદર કોઈ ભગવાન સાથે જોડાતા હોય અને ભક્તિ, આરાધના, ઉપાસના કરતા હોય તો ભગવાન છે એવું નક્કી છે, પણ કંઈક અંશે જગતની પ્રધાનતા પોતાના જીવમાં હોવાથી ભગવાનમાં પણ એને જગતપણાનું કંઈક ભાવ દેખાશે. આવો જ્યારે ભાવ દેખાય ત્યારે એમાં વિક્ષેપની સંભાવનાઓ ઘણી બધી છે. પરીક્ષિત વગેરેના દ્રષ્ટાંત કથાઓથી આપણે સમજાતા. પુરાણ ઇતિહાસની પ્રસિદ્ધ કથાઓ તો લખાયેલી છે, પણ સંપ્રદાયની અંદર પણ એવા કેટલાય ભક્તોના પ્રસંગો છે. પોતાની જેવી માન્યતા, પોતાની જેવી દ્રષ્ટિ, પોતાના અંતરની અંદર જેવી કંઈક અંશે આ જગતની પ્રધાનતા હોય તો એને ભગવાનમાં પણ એવું દર્શન થાય છે અને એ વિક્ષેપનું કારણ બને છે. ભગવાને આમ શું કામ કર્યું, ભગવાન વહી આવું થોડું કરે, ભગવાન વહી આવું જ કરતા હોવા જોઈએ તો ભગવાન. તો એ ફ્રેમ પેરામીટર કોણે બનાવ્યા? એટલે એ સવિકલ્પતા છે. અને એ સ્વતા ભગવાન સવિકલ્પતાની અંદર ભગવાનની ભક્તિ એનો નિભાવ થતો હોય, ઉપાસનાનો નિભાવ થતો હોય, નારો આ હાલ્યું જતું હોય, પેરેલા હાલ્યું જતું. પણ જ્યારે ક્યારેક એવો સંજોગો, પરિસ્થિતિઓ, દેશકાળ ઊભા થાય ત્યારે ભગવાન એક બાજુ હટી જાય, અથવા તો ભગવાનમાં પણ આવું શું કામ, ભગવાન આમ શું કામ, આમ હોવું જ જોઈએ, એણે આમ ન જ કરવું જોઈએ. કોણે? આપણે તો ભગવાનને જ કહીએ છીએ, પણ આમાં તો ભગવાન અને ભગવાનના ભક્તો માટે જ એવું કીધું છે. હકીકતમાં ભગવાનના એવા એકાંતિક પરમ ભાગવત સંત કે ભક્ત એના પ્રત્યે આપણું માનસિક વલણ કેવું છે એવું જ આપણું ભગવાન પ્રત્યેનું હોય છે. આવા જે સાચા ભગવાનના સંત ભક્ત એના મહિમા આપણા હૃદયમાં જીવમાં કેટલો છે એટલો જ આપણે ભગવાનનો છે એવું પેરામીટર કહેવાય. એમની અનુવૃત્તિ, એમની સેવા, પરિચર્યા, મરજી, આજ્ઞાનું પાલન કેટલું, એટલું જ આપણે ભગવાનનું કરીએ. બાકી મૂર્તિમાન ભગવાન અત્યારે આપણે એની સેવા, પરિચર્યા, ઉપાસના, ભક્તિ કરીએ તો કાંઈ ન કહે. આખો દી ગાય કરી આવ્યા હોય તોય, અને એટલે જ આપણે કરીએ છીએ મોટાભાગે, કે એ કાંઈ કહેતા કે અડાડતા નથી, આખો દી આડાવળું કરી આવ્યા હોઈએ અને ન ગમે એવું કરી આવ્યા હોઈએ, અને છતાંય છડી હાથમાં રાખી હોય પણ ક્યારેય ઉપયોગ કરતા નથી. દયાળુ છે કે નહીં ભગવાન? ભક્ત વત્સલ છે કયો ને? ભગવાન પ્રત્યેની જેટલી આપણી અંતરની વિશુદ્ધ ભાવના થાય, એવી માન્યતા જ્યારે દ્રઢ થાય, તો મોક્ષ અને કલ્યાણના માર્ગમાં વિક્ષેપ રહિતની જીવનયાત્રા બને, સફળ બને. જેમ આ જગતની અંદર ભૌતિક વિઘ્ન અને વિક્ષેપો પણ માણસને અકળાવે, દુઃખી કરે, થોડા પરેશાન કરે, માનસિક રીતે પણ થોડા અપસેટ કરે, બહુ સારી રીતે કુટુંબ, પરિવાર, ઘર, આજીવિકા, જીવન, વ્યવહાર બધું જ ચાલ્યું જતું હોય, એમાં કંઈક થોડી ઘણી અડચણ ઊભી થાય તો ભૌતિક વિક્ષેપ એ પણ અડચણનું કારણ બને, એમ આત્યંતિક કલ્યાણના માર્ગમાં આધ્યાત્મિક જીવનયાત્રામાં પણ આવી માન્યતા છે એ વિક્ષેપનું કારણ છે એ સમજાવવા માટે મહારાજે આ 12મું અને આ 13મું વચનામૃત અનુસંધાન સાથે ઉદ્બોધન કરેલું છે. ભગવાન પ્રત્યેની આવી માન્યતા એ પણ એક બહુ મોટા વિક્ષેપનું કારણ છે, અને સાથે એક બાહ્ય ભૌતિક જગતની અંદર રહેલા દેશકાળ, ક્રિયા, સંગ એનું વિપરીતપણું એ પણ ભૌતિક જીવન અને અધ્યાત્મ જીવનમાં વિક્ષેપનું કારણ છે. ગયા વખતે વાત કરી હતી કે નિશ્ચયની પ્રક્રિયા એ આંતરજીવનની છે, બાહ્ય જીવનની નથી. એટલે આંતરજીવનની અંદર અધ્યાત્મ જીવનમાં વિક્ષેપનું કારણ શું બની શકે એની સ્પષ્ટતા મહારાજે કરી. પણ આ વચનામૃતની અંદર દેશકાળ, ક્રિયા વગેરે વિપરીત હોય તો કેવા પુરુષ હોય તેને દેશકાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય, અને કેવા હોય તેને થાય. આમ તો પ્રશ્નની શરૂઆત જ શ્રીજી મહારાજે એવું કીધું કે મોટેરા મોટેરા પરમહંસ હો, એ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. અધ્યાત્મના ઉત્તંગ શિખર ઉપર આરૂઢ થયેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામી બ્રહ્મ વર્ચસ્વનું ત્રેજ અને બ્રહ્મનો અખંડ જેને આનંદ હતો, બ્રહ્મરસના ભોગી સામે પ્રશ્ન કોને પૂછો? બ્રહ્માનંદ સ્વામી. એ વિરલ મહામુક્તો તો એવા હતા કે એને દેશકાળ લાગે નહીં, એ જ્યાં હોય ને ત્યાંથી ભાગે. એટલે તો એક વચનામૃતમાં આવે છે કે મહારાજ દેશ, કાળ, ક્રિયા અને સંગ હોય તે ગમે એવો ભૂંડો કાળ હોય, ક્રિયા હોય, સંગ હોય, પણ મહારાજ એવું શું કીધું? ગોપાળાનંદ સ્વામીને કીધું કે તમ જેવા સાધુનો જો સંગ હોય તો ગમે તેવો દેશ, કાળ, ક્રિયા ભૂંડા હોય તોય રૂડા થાય. તો સંઘમાં તો ગોપાળાનંદ સ્વામીનો તો મહારાજે પ્રમાણિત કર્યા છે. ગોપાળાનંદ સ્વામી જ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આગળના વચનામૃતનું એક અનુસંધાન અને સાથે બહુ એક એક દ્રષ્ટાંતોનો જે આમાં ઉલ્લેખ કર્યો છે એ બહુ અધ્યાત્મમૂલક પ્રેરણા આપનારા છે. સામે બ્રહ્માનંદ સ્વામી એવું પાત્ર છે. ગોપાળાનંદ સ્વામીની એક એ સ્થિતિ છે, સંતત્વની પરાકાષ્ઠા છે. અને ગોપાળાનંદ સ્વામી એવું પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીને પૂછો કે આ બધા જ વિપરીત હોય અને પરાભવ ન થાય એના લક્ષણો ક્યાં, કેવો હોય તેને થાય ને કેવો હોય તેને ન થાય. પછી આ અંગે થોડી સ્પષ્ટતા એ કરી, કારણ કે ઘણી વખત સામે પ્રશ્ન પૂછ્યો હોય પણ એની થિંકિંગ પ્રોસેસ કંઈ અલગ કન્સેપ્ટમાં ચાલતી હોય તો કયા ભાવમાં પૂર્વાપરના વિષયના અનુસંધાનમાં પ્રશ્ન થયો છે એવી જો જેને પૂછો એને કદાચ ન ખબર હોય તો જવાબ શું આવે, કંઈક જુદો આવે. ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યા પછી બોલો એમ ન કહી દીધું, પણ સ્વામી એવું કીધું અને સાંભળ્યામાં તો એમ આવે છે જે બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો, માટે વિચારીને ઉત્તર કરો. એટલે ક્યા કન્સેપ્ટથી ને કઈ ટ્રેકની અંદર આ પ્રશ્ન કર્યો છે એની થોડી ચોખવટ સ્પષ્ટતા કરી. કેમ જે એવા મોટાને પણ દેશકાળા દીકે કરીને પરાભવ થયો, પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા માંડ્યા પણ થયો નહીં. સ્વામીએ જવાબ તો દીધા હશે, તમે જ કહી ગયો નહીં, આપણી જેમ તો ન હાવ કરી, આપણે શું હોય, કાંઈ પણ આવે એટલે શું હોય, અમને વિશ્વાસ છે તમે ખોટું નહીં બોલો, કહી દો. પણ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન તો સાંભળીને પાછો જે સ્વામીએ પૂર્વાપરના અનુસંધાન સાથે પ્રશ્ન કર્યો એનું અનુસંધાન કેળવીને પાછો ઉત્તરેય કર્યો હશે, પણ એનું વર્ણન આમાં નથી લખ્યું. ખાલી તુરંત એનો જવાબ એટલો જ લખ્યો કે સ્વામીથી ઉત્તર થયો નહીં. એટલે શ્રીજી મહારાજ બોલ્યાજી એનો ઉત્તર એમ છે જે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશકાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય. આગળ એ જ વાક્ય પાછું નિમગ્ન શબ્દ પ્રયોગ સાથે કરેલો છે. હમણાં સાહેબ પૂછતા હતા ને, ભગવાન નારાયણના ચરણારવિંદમાં નિમગ્ન રહેવું એટલે શું? પરમાત્માની સેવા પરિચર્યામાં પૂર્ણ પ્રીતિ આસક્તિ અને અનુરાગપૂર્વક જોડાઈને રહેવું, એક નારાયણના ચરણારવિંદમાં. ઉપાસનાનું વ્યાપક સ્વરૂપ એ પરમાત્માની સેવામાં અનુરાગ એ છે. પતિવ્રતાની ભક્તિમાં એક નિષ્ઠાનું દર્શન છે. જેમ પતિવ્રતા નારીએ પોતાના પ્રિયતમની પૂર્ણ મરજીનું પાલન કરીને એમની સેવા કરે એમની સાથેનો જે સંબંધ અને વ્યવહાર છે એવો અન્ય સાથે જીવનમાં ક્યારેય પણ ન હોય. એમના માનીને અન્યનો સમાદર, સાદર ભાવ, સેવા એ કરે, પણ પતિ સાથેનો વ્યવહાર જેવો છે એવો બીજા સાથે ક્યારેય ન થાય. ભગવાનના ચરણારવિંદમાં નિમગ્ન એટલે પૂર્ણ પરમાત્માની સેવાની સ્પૃહા અને કામના. ભગવાન સિવાય અન્ય કોઈ કામના નહીં. સેવાની કામના શું કામ? કારણ કે જ્યાં પ્રીતિ હોય, પણ પ્રીતિ પણ જો સેવામાં કન્વર્ટ ન થાય, એમની મરજીમાં જો ક્રિયાન્વિત ન થાય, તો એ પ્રીતિ છે ને એ પણ વાંઝણી કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાને ભક્તિની વ્યાખ્યા શિક્ષાપત્રીમાં મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અનેક ભક્તિના આચાર્યો થયા, શાંડિલ્યજી, નારદજી, પરાશરજી, દરેકે એના ઉપર ભાષ્યો લખ્યા છે, વ્યાખ્યાઓ લખી. અનેક સંતો મહાપુરુષોએ ભક્તિનું બહુ વિસ્તારપૂર્વકનું વર્ણન કર્યું છે, પોતપોતાના અનુભૂતિ સિદ્ધાંતો આપ્યા છે. પણ મહારાજે શું કીધું? મહાત્મ જ્ઞાને સહિત જે ભૂરી એટલે ગાઢ પ્રેમ ભગવાનમાં, એને ભક્તિ કહી. ખાલી ગાઢ પ્રેમ એને ભક્તિ કેમ ન કીધી? મહિમા એ ભક્તિનો પાયો હોવો જોઈએ. અને એક સામાન્ય વ્યવહાર એવો છે કે જે જેનો મહિમા સમજે એટલે એને મેળવવા માટે અને મેળવ્યા પછી જાળવવા માટે કાયમને માટે પ્રવૃત્ત રહે. ધન સંપત્તિ છે, અમારે ક્યારેય કહેવું પડે ક્યાંયથી પેમેન્ટ આવ્યું હોય, પગાર આવ્યો હોય, તો હવે કહો તો બેંકમાં જ આવે સીધો, કહેવાની ક્યાં. પણ કોઈ કિંમતી વસ્તુ, ઘરેણાં, સોનું, એ તમે સાચવીને, સંભાળીને, જાળવીને મૂકજો. લોકમાં મૂક્યા પછી પાછું આમાં બે વાર હલાવી જોઈજો, પેલું હેન્ડલ ખુલ્લું ન થઈ ગયું ને. કહેવું પડે, ટ્રેનિંગ આપવી પડે, અને છતાંય સભા પૂરી થાય તો અમારે કહેવું પડે, ખો હો કામે લાગી જજો એમ. સાહેબ કીક મારીને ગાડી જાય ક્યાં? હે, ગાડીએ રસ્તો જોયો હોય, ક્યાં જઈને ઊભી રહે? મગજમાં તમારે એનું આખું મેપિંગ, પ્લાનિંગ કરવું પડે કે એને મેળે વળે જાય. હવને વિશ્વાસ હોય કે આ ઊભા થઈને ક્યાં લાગશે. જ્યાં પ્રીતિ છે ત્યાં સહજ પ્રવૃત્તિ થાય. એમ જે જેનું મૂલ્ય સમજે, જે જેની કિંમત સમજે, જે જેનો મહિમા સમજે, એટલે એને મેળવવા માટે સાહજિક પ્રવૃત્તિ થાય, અને મેળવેલું હોય એને જાળવવા માટે પણ એટલી તકેદારી રહે. ભગવાન સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ, પ્રીતિ એને આવી કંઈક કહે છે કે સહજ રીતે ભગવાનમાં જેને પ્રીતિ હોય તો એ પ્રવૃત્ત થાય ભગવાન માટે. પ્રેમ છે, માને બાળકમાં પ્રેમ હોય તો એના માટે એ હું વળતરની ગણતરી રાખે, એના ગણિત માંડીને એને દૂધ પાય, દવા પાય, ખવરાવે, નવરાવે, કપડાં પહેરાવે, શું હોય, કેટલો ટાઈમ એ નક્કી કર્યો હોય, ક્યાં 5 વર્ષનો થાય ક્યાં સુધી જુઓ કરે, ને પછી એની રીતે કરે. સહજ રીતે માતા પિતાને ક્યારેય આ જગતની ભૌતિકતાની ગણતરી હોતી જ નથી. અને મા બાપ કોઈ દિવસ એના માટે કરેલું હોય એની કોઈ દી નોંધે રાખતા નથી કે મેં આના માટે એટલું કર્યું છે. અને છતાંય ઘણી વખત દીકરા હોય, એકના એક હોય, મા બાપને સાચવે નહીં, જુદા રહેવા જતા રહે, હાથ પગ હાલતા ન હોય, મા બાપના છાપામાં આપે, તોય માનો કે સમય જતા પાછો દીકરાને કંઈક પ્રોબ્લેમ થયો, બીમાર પડ્યો, કંઈક બીજું થયું, તો મા બાપ ઓલી નોંધ રાખે, તે અમારી ઉપર આવું કર્યું એમ, તો હવે અમે આમ કરીએ. મા બાપ ઇનાઈ જ રહે, કારણ કે કોઈ દિવસ એણે એના માટે ગણતરી માંડી નથી હોતી. એમ ભગવાન છે ને, એને આપણે રોજને માટે એવું તો પ્રાર્થના કરીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ. સંસ્કૃતમાં એવ શબ્દ પ્રયોગ અન્ય વ્યાવૃત્તિ અર્થે, દેહના વ્યવહારે કરીને જે કાંઈ કર્મ સંસ્કારે માતા પિતા મળ્યા હોય એ તો છે, પણ જીવના મા બાપ કોણ? તમે એક જ છો, એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે આ જીવ હાથ જોડીને ભગવાનને એમ કહે કે હું તમારો છું, હું ગુનેગાર છું, તો કરોડો ગુના ભગવાન છે એ તો માફ કરવા બેઠા છે. મોટાની મોટાય જ એ છે કે નાનાના અવગુણ અને અપરાધોને કોઈ દી નોંધ ન લે. મા બાપ જ્યારે દીકરાઓની કંઈક પણ ખામી અને ભૂલને જાહેરનો વિષય બનાવે ને, ત્યારે કંઈક અંશે પોતે પણ એ રોલ ભજવવામાં નિર્બળ પુરવાર થયા હોય એવું કહેવાય. મા બાપનો રોલ ભજવવા, નહીતર જાણતા હોય, ખબર હોય, છતાંય ઘરની વાત બહાર ન જવા દે. આખરે મા બાપને એટલું હોય કે મારી, હું તો આજ છું ને કાલ નહીં, હવે ક્યાં સુધી, પણ મારા દીકરાની આબરૂ પાછળથી કોઈક આંગળી ચીંધીને બે વાતો કરે એવું તો મારે સહન કરી લે. ભગવાન પ્રત્યેની જ્યારે ભક્તિ હૃદયમાં ઉદય થાય છે, ત્યારે અન્ય જગતની કામના અને ઈચ્છાઓમાંથી એની નિવૃત્તિ થઈ હોય. હંમેશા ઈચ્છાઓ, સ્વભાવ, વાસના એ દેહભાવના મૂળમાં હોય છે, અને એ દેહભાવની ભૂમિકા ઉપર આ બધાય પાંગરતા હોય છે. જ્યાં સુધી દેહભાવની ભૂમિકા ઉપર ક્રિયા થતી હોય ત્યાં સુધી નિર્વિકલ્પ ભાવ આવતો નથી, અને જ્યાં સુધી નિર્વિકલ્પ ભાવ ન આવે ત્યાં સુધી મહારાજે એવું કીધું કે આવી રીતે જો નારાયણના ચરણારવિંદમાં નિમગ્ન નિર્વિકલ્પ ભાવે ન જોડાયા હોય તો એને દેશકાળાદી કે કરીને પરાભવ થવાની સંભાવના. અને ક્યાં સુધી ગણાવી? સામાન્ય જીવથી લઈ અને બ્રહ્માદિક જેવા મોટા હોય તોય. હા, એનો પાછો ભાગવતમાં શ્લોક બ, વ્યાસ ભગવાને જે વિધાન કર્યું એ શાસ્ત્રનો શ્લોક ટાંકીને મહારાજે એવું કીધું કે તત્ સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશું કોન વખંડિત ધીપુમાન ઋષિમ નારાયણમ મૃતે યોષિન મયેહ માયયા, કે આ જગતની કામના જેના જીવમાં પડી હોય અને દેશ કાળાદિકે કરીને કોઈ એવા સંગ પ્રસંગમાં આવે અને એનો પરાભવ ન થાય એવો તો એક નારાયણ ઋષિ સિવાય બીજો કોઈ નથી. ખુદ બ્રહ્માજી સૃષ્ટિના સર્જન કરનારા પિતામહ, અને એને સરસ્વતીમાં કોણ હતા? સ્વયં બ્રહ્માજીના પુત્રી, અને પિતામહ સૃષ્ટિના જે કાંઈ જ્ઞાન અધ્યાત્મ જે આ જગતની અંદર પ્રસારિત થયું છે એનું મૂળ કેન્દ્ર કોણ છે? બ્રહ્માજી છે. પણ દેશકાળ પરિસ્થિતિ જ્યારે એવા સર્જાણા તો બ્રહ્માજી એ પણ સ્વયં પોતાની જ પુત્રીમાં મોહિત થયા. શિવજીનું દ્રષ્ટાંત આપ્યું, મોહિની સ્વરૂપ જોઈ અને શિવજીને પણ મોહ થયો. ગુણના ભાવ, એથી નહીં આગળ થોડીક એની પ્રક્રિયા ઊંડી છે. સંગ પ્રસંગ, પરમાત્માની આજ્ઞાની કંઈક અંશે અવગણના, અંતરના રજોગુણ તમોગુણનો વેગ, આ બધા જ પરિબળો પણ એકબીજાની ચેનલમાં એ હોય છે. એટલે એક બીજાને જગાડે, બીજો ત્રીજાને જગાડે. એટલે પહેલું જે સારું ગમે તેટલું હોય તો એને ઊભું રહેવા ન દે. ઇન્દ્ર અહલ્યાને જોઈને મોહિત થયા. અગ્નિ ઋષિ પત્નીમાં, ચવન ઋષિ સુકન્યામાં, વિભાંડક ઋષિ એમના પુત્ર એકલશૃંગી, ગૌતમ ઋષિ, પરાશર મુનિ, જૈમિની, વિશ્વામિત્ર, આ અધ્યાત્મ જગતના કેવા મહાન ઋષિ મુનિઓ હતા, સૃષ્ટિનું સર્જન કરનારા દેવતાઓ, અને છતાંય આમ કેમ થયું? મોટાએ આ જગતથી લઈને સર્જન કરનારા સુધીની આ ક્રમિક બધી વિકાસ યાત્રાઓ જે બતાવી છે, તો એની કક્ષામાં સામાન્ય મનુષ્યો આપણે તો શું કહેવાય, કેટલી સાધના, જ્ઞાન. જ્ઞાનની તો વાત પૂછો, કોઈક સાંભળવા વાળો મળવો જોઈએ. બ્રહ્માજી આમાંથી બહુ પ્રેરક છે. એક એક દ્રષ્ટાંતો આપ્યા છે ને, ગમે તેવો જ્ઞાની હોય તો એમણે કુસંગ ન કરવો, એ બ્રહ્માજીની કથા દ્વારા કહેવાય છે, દ્રષ્ટાંત દ્વારા. આ જે શાસ્ત્ર પુરાણની અંદર આ બધાની દ્રષ્ટાંત કથાઓ લખી છે તો એમને અવગણવા માટે નહીં, પણ ભગવાનને માર્ગે ચાલનારા હોય તો એમની એમાંથી બોધપાઠ શીખવવા માટે, કે તમે કદાચ આવા આની જેવા થઈ જાઓ ને તો આ બાબતમાં તમે ધ્યાન રાખજો. મહાજ્ઞાની બ્રહ્માજી, છતાંય એમને જ્ઞાન કંઈ કામ આવ્યું નહીં. શિવજી મહારાજ પરમ વૈરાગી, એમના જેવો વૈરાગ કોનો? છતાંય વિપરીત દેશકાળની અંદર તો પાછો વિક્ષેપ થયો. ઇન્દ્ર મહારાજા, સત્તાધીશ સ્વર્ગના, ખાલી ભારતના કે દુનિયાના નહીં પણ સ્વર્ગની મહાસત્તા ત્રિલોકીની એની પાસે હતી ને, તો સત્તાધીશો હોય એમણે પણ આ બાબતનું અનુસંધાન રાખવું. અગ્નિ સર્વભૂખ કહેવાય, સર્વને ભસ્મ કરી નાખનાર હોય તો એને કોઈ કોળીઓ કરવાવાળા હોય છે. ચવન ઋષિ મહાતપસ્વી, રાફડો થઈ ગયા તપ કરીને, આવે છે ને કથા ચવન ઋષિની, કેવું તપ કર્યું, હાડ પિંજર થઈ ગયું ને, એવું શરીર ઉપર બેઠા હતા તો ઉદય લાગે રાફડો થઈ ગયો, છતાંય પણ હલ્યા નહીં, તપ મૂક્યું નહીં. કલ્પના તો કરો, અને છતાંય પાછું શું થયું, રાજાની કન્યા ખાલી આંખ ટગર ટગર ચમકતી હતી ને એમાં દર્ભની હળી નાખી, હે, એમાંથી શું થયું આખું, એમાંથી જાગ્યા અને પાછું તોય પાછું એ થયું. જો મહાતપસ્વી હોય, સાધક હોય, આ એક એક ઋષિઓ બધા ધર્મનિષ્ઠ હતા, વિશ્વામિત્ર વગેરે, છતાં પણ વિક્ષેપ થયા. અને એ જ પરંપરામાં જુઓ, મહારાજે એવું કીધું કે નિર્વિકલ્પ સ્થિતિને પામીને જે નારાયણના ચરણારવિંદને પામ્યો હોય ને તે તુચ્છ જેવો કે બ્રહ્માદિક હોય તો પણ એ પરાભવ ન થાય. ભગવાનને વિશે નિર્વિકલ્પ ભાવ જીવમાં દ્રઢ કરવો અને જગતની પ્રધાનતા જીવમાંથી ઓછી થાય તો વિપરીત દેશકાળના સંજોગોમાં પણ એ ક્યારેય પરાસ્ત ન થાય. પ્રોટેક્શન યોજના મહારાજે બતાવી છે, સિસ્ટમ બતાવી છે, પ્રોટેક્શન સ્પિરિચ્યુઅલ લાઈફ પ્રોટેક્શન માટે કેવો કન્સેપ્ટ માનસિક રીતે અપનાવવો ભગવાન પ્રત્યેનો. હા, નો જ હોય. એટલે બાહ્ય સાધન છે અને એકબીજી આંતર માન્યતા છે, ભાવ છે. ભગવાનના માર્ગમાં છે ને જેટલી સાધનાથી ફલશ્રુતિ મળે છે એટલી જ પાછી વિશેષ રૂપે ભાવશુદ્ધિ, અને એને ગીતામાં એક પ્રકારનું તપ કીધું છે, ભાવો સંશુદ્ધિ તપઃ. કોઈ જીવ પ્રાણી વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ હૃદયમાં બીજો દુર્ભાવ ન થવા દેવો, એ પણ એક બહુ મોટું તપ છે. એ સંદર્ભમાં મહારાજે થોડું સમજાય એવું કીધું કે ભગવાનના એવા એકાંતિક સંત હોય અને એને પોતે જો નિષ્કામી જાણે તો પોતે ગમે તેવો. હવે આમાં એણે બીજું કરી હું નાખ્યું તમે કહો, અને મહાનિષ્કામી હોય પણ જો ભગવાનના એવા સંત પ્રત્યે એ દુર્ભાવ કરે, કામી જાણે, તો મહારાજે એવું શું કીધું, મહાકામી થાય. ભાવનાની પ્રક્રિયા એ આંતરજીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. દરેકના સ્વભાવ, દરેકની પ્રકૃતિ, દરેકની લાઈફસ્ટાઈલ, દરેકની કંઈક કંઈક માન્યતાઓ, મહત્વાકાંક્ષાઓ ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, સત્સંગ સમુદાયમાં જ્યાં રહેતા હોઈએ ત્યાં હોય કે ન હોય, બધાએ આપણને ગમે, આપણે ધારીએ, આપણે ઈચ્છીએ એવું જ બધાએ કરે, એવા જ બધાએ થઈ જાય. ઘણી વખત વડીલો હોય ને તો એ જુવાનને કંઈક કંઈક નાની નાની બાબતો હોય ને તો એમાં કીધા કરે ને કર્યા કરે ને બોલું, પણ પોતે જોવે ને કે એને જેવડે આપણે હતા ને ત્યારે શું કરતા હતા ને કેવા હતા એ. હે, ભૂલી ગયા હોય પણ બોલા ઘણા વાવે ના એજ્યુકેટેડ હોય ને તો એ યાદ કરાવે. હા, ફોટા બતાવે. એ એમ કે તમે અમારા જેવડા હતા તે શું કરતા હતા, એના તમારે કરતા થારા છે એમ કહી દે. પછી ભાઈ આપણે આ જગતની અંદર છીએ તો આપણે ઈચ્છીએ એવા જ બધા થઈ જતા હોય ને હોય એવું નથી. રોડ ઉપર ગાડી ચલાવતા હો તો એમને હાઈકે જવાની ખબર પડતી હોય, પણ સમય ઉપર કોઈ સાઈડ કાપવાની, સાઈડ આપવાની, બ્રેક મારવાની, ક્યારે ક્લચ દેવાનું એ ખબર જ હોય નહીં, તે શું થાય. એમ આ જીવનની લાઈફની અંદર પણ કુટુંબ, પરિવાર, સમાજ, મિત્ર વર્તુળ, કાર્યક્ષેત્ર, આ બધાની અંદર સમૂહમાં ચાલવાનું છે. કોઈ આવવાવાળા હશે, કોઈ જવાવાળા હશે, કોઈ સાઈડ કાપવાવાળા હશે, તો સમય ઉપર બધું મેનેજ કરવું પડે કે નહીં. જેમ ડ્રાઇવિંગ કરવામાં આપણે કુશળતા અને તકેદારી રાખીએ છીએ, એવી કુટુંબ પરિવારમાં જીવનમાં એવી સિસ્ટમ છે આ બધી. હા, પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ કંટ્રોલમાં ન હોય અને બીજાને કંઈક તું અમારા કંટ્રોલમાં રહે, પોતાના જ છે એ પણ ન રહે. પણ આ બધા જ સંજોગ અને પરિસ્થિતિની અંદર વ્યક્તિએ ભગવાનના માર્ગે આગળ વધવા માટે કેવા પ્રકારના આંતરિક, માનસિક, વ્યવહારિક અભિગમો રાખવા એની ગાઈડલાઈન આપી છે. કોઈ આ જગતમાં દોષ વિનાનો પણ હોવાનો નથી અને ગુણ વિનાનો પણ હોવાનો નથી. આપણી માનસિકતા અને આંતરિક અભિગમ કેવા પ્રકારનો છે, એવા પ્રકારનું એની પાસે જે હશે એ આપણને આવશે, મળશે. જેવી આપણી દ્રષ્ટિ એવું આપણને બીજામાં દેખાશે. ભાવ શુદ્ધિ એ પણ એક તપ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ પણ તપ છે. અનેક પ્રકારના તપ છે અને એવું શાસ્ત્રમાં કીધું છે, તપ વિના આંતર અને વ્યક્તિગતની જીવન શુદ્ધિ ક્યારેય થતી નથી. કંઈક નાનું મોટું અનુકૂળ પ્રતિકૂળ હોય એને સહન કરી લેવું, ચલાવી લેવું એ પણ તપ છે. ખાલી એકાદશીનો નકરડો ઉપવાસ કરવો એ જ તપ છે એવું નહીં. ગીતામાં કૃષ્ણ ભગવાને માનસ તપ કીધું છે, ભાવ તપ કીધું છે, ઇન્દ્રિયના નિગ્રહરૂપ તપ કીધું છે. અલગ અલગ રીતે જે જે સાધન કરવામાં આવે છે એક યા બીજી રીતે ભગવાનના માર્ગમાં આપણને ઉપયોગી થાય છે. કારણ કે હૃદયની ભૂમિકા ઉપર, મન અને હૃદય ઉપર વિશેષ કરીને અધ્યાત્મ જીવન નિર્ભર છે. એટલે ઋષિ મુનિઓએ જે કાંઈ પ્રક્રિયાઓ બતાવી મોક્ષ માર્ગની, ભાગવત ધર્મની, મુક્તિના માર્ગની, એ બધાય મન અને હૃદયને કેન્દ્રિત. કારણ કે હૃદય છે એ ભાવ શુદ્ધિનું એક કાર્યક્ષેત્ર છે. ભક્તિ થાય છે તો એ ક્યાં થાય છે? હૃદયની ભૂમિકા ઉપર થાય છે. અને ભગવાન કે ભગવાનના સંત ભક્ત પ્રત્યેની માન્યતા છે, ધારણાઓ છે, એ બધી મનની ભૂમિકા ઉપર થાય છે. એમના પ્રત્યે સદભાવ છે તો એ આપણા આંતરજીવનને શુદ્ધ કરવાનું કામ કરે છે. સદભાવના કરવામાં કાંઈ પેમેન્ટ ચૂકવવું પડતું હોય છે અને છતાંય પાછું ફળ કેવડું, અને છતાંય પાછું કરીએ નહીં. ક્યાંક વસ્તુ પદાર્થ ઓલા સસ્તા મળતા હોય સેલમાં, તો સ્ટોકમાં પડ્યું હોય તો લઈ આવીએ કે સેલમાં આવે છે ને ત્યારે કામમાં આવશે, લઈ લ્યો ને. તો આ તો કંઈ ચૂકવા વિના અને છતાંય પાછું પરિણામ કેવું મોટું મળે છે. ભાવ શુદ્ધિ છે એ પણ ભગવાનના માર્ગમાં બહુ મોટું કામ કરે છે. જીવન શુદ્ધિ માટે ભગવાન પ્રત્યે આવી માન્યતા, દેહ ભાવ સ્વતી માન્યતા ભગવાન કે ભગવાનના સંત પ્રત્યે, ભક્ત પ્રત્યે હોય તો એને દેશકાળાદિકે કરીને પરાભવ થવાની સંભાવનાઓ છે. યોગ સૂત્રની અંદર ચિત્તનું સ્વરૂપ બતાવેલું છે. કોઈ પણ સંસ્કાર છે એ ચિત્તની ભૂમિકા ઉપર પહેલાં જમા થાય છે. દરેક વ્યક્તિનું ચિત્ત છે ને એ સવિષયક હોય, સાલંબન હોય, સંસ્કારવાળું હોય અને સાધિકાર હોય. આ ચાર ભૂમિકા ઉપર ચિત્તની અંદર આ કાર્ય થાય છે. થોડું ઊંડું છે પણ જાગૃતિપૂર્વક સમજશો તો મજા આવશે. ચિત્તની અંદર પહેલું તો સવિષયક છે. કોઈ પણ ચિત્તની અંદર એક વખત કોઈ વિષયનો સંસ્કાર પહેલો પડે છે એટલે સવિષય, ખામે અને કંઈક વય જ જોઈએ છે, દ્રશ્ય અને સાલંબન, કંઈક આલંબન જોઈએ. અને સંસ્કાર આલંબન આવ્યું એટલે પાછો એનો સંસ્કાર પણ આવી જ જાય. એક વસ્તુ કંઈક તમે ખાવાની, જોવાની, આ તે કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા કરી એટલે એક તો ચિત્તને પહેલાં એને શું કરશે, વિઝ્યુલાઇઝ કરશે. પછી આ આવું છે, આવું છે એટલે તુરંત એમાં એ રોકાશે. પછી બુદ્ધિ એમાં ભળે એટલે એમાં ફાયદા ગેરફાયદા સારા નરસાનો વિવેક કરશે કે હવે એમાંથી ને એના બદલે આ કરીએ ને તો એ વધારે સારું કહેવાય. બે નજીક નજીકની પસંદગીના હોય તો એમાં બુદ્ધિ ભળે એટલે એ પ્રાયોરિટી કોને અપાવે? શ્રેષ્ઠને. કારણ કે બુદ્ધિ છે ગરિષ્ઠ વસ્તુની પ્રતિપાદન કરનારી છે. આ બધી પ્રક્રિયા બહુ સૂક્ષ્મ રીતે આંતરજીવનમાં ચાલતી હોય. દરેક ફંક્શનો સક્રિય રીતે આવું જ્યારે કંઈ પણ હોય એટલે એ કામ કરતા હોય. પછી જેનું બુદ્ધિ સિલેક્શન કરીને ચિત્તને આપે એટલે ચિત્ત એને સંગ્રહિત કરી રાખે. પછી જ્યારે એવો સંગ વાતાવરણ માહોલ મળે ત્યારે એ ચિત્ત છે એનું ચિંતવન કરે. હોતા બટાટાવાળા ક્યાંક જમી આવ્યા હોય અને બરાબર ટેસ્ટી હોય તો જમવાનો પ્રોગ્રામ તો કેટલી મિનિટ હોય? 10 મિનિટ, 15 મિનિટ. શ્રદ્ધાવાળા હોય તો હજી આપણે ક્યાં જ પીરસવું, જમાડો ને એમ 1/2 કલાક. પણ ભૂખ હોય, બીજી 10 આઈટમ હોય, પણ તમને બુદ્ધિએ નિર્ણય કરીને આપ્યો કે આના જેવું મજા આવે એવું એટલે પીરસવા આવે, ત્યારે તમે પહેલાં શું કહો? બીજી 5 આઈટમ આગળ ગઈ હોય તો એને અને જોઈ લો શું કે આમાં ઓલું આપણે જે ટાર્ગેટમાં છે એ આવે છે ને પાછળ, એટલે કે ઓલું આવે ને આ ઓલા વૈયા જાય. પહેલી પસંદગી કરી લે અને ત્યાર પછી તુરંત એનો એક્સેપ્ટ કરે, સ્વીકાર કરે, પછી ઉપભોગ કરે. એ પ્રક્રિયા પૂરી થયા પછી પણ વાત નીકળે, પ્રસંગ નીકળે, ત્યારે વખાણ કે ના થાય? બીજી વખત ક્યારેક એવો પ્રસંગ આવે ત્યારે પાછા યાદ કઈ મેમરી કરે, સ્ટોરેજ, એટલે એને સંસ્કાર કહેવાય. પદાર્થનું ચિત્તમાં જ્યારે આધાન થાય ત્યારે લાંબા સમય સુધી ચિત્ત જ્યારે એને ધારી રાખે ત્યારે જેમ કાટ હોય અને લોખંડની અંદર ઊંડો ઉતરી જાય એટલે પછી અંદર કાણું પડે ને એનો ડંખ બેસી જાય, એમ ચિત્તની ભૂમિકા ઉપર વિષય સંસ્કાર એમાં બેસી જાય. પછી જ્યારે સંગ પ્રસંગ આવે ત્યારે પહેલાં સંસ્કાર હોય ને એ આને ઊંચો કરે કે બોલ્યા જેવી પાછી હાલો લે મજા એમ, એટલે એ એને એ તરફ પાછો પ્રવૃત્ત કરે. સાધિકાર અને પાછો એ અધિકાર ભાવથી કે મને આ મળવું જોઈએ, હું આનો ભોગતા પહેલો. આના આધારે દરેકનું માણસના મનની આ ચિત્તની પ્રક્રિયામાં એનું અસ્તિત્વ ટકેલું હોય છે. એટલે મહારાજ એવું કીધું કે વાસનાવાળો હોય ત્યાં સુધી આ દેહ રહે, વાસના ટળી જાય તો પછી દેહ રહે નહીં. એમ કંઈક કંઈક રાગ હોય એટલે એ ચાલ્યા કરે. જ્યારે ચિત્તની ભૂમિકા એકદમ નિર્મળ થઈ જાય ત્યારે એનો દેહ પછી ટકતો નથી. એટલે એનો અર્થ એવો નથી કે જેના દેહ બધે પડી જાય છે એ બધે નિર્વાસનિક થઈ જાય છે, એવો આ યોગસૂત્રના સાધકો જે છે અને આ ચિત્તની ભૂમિકા ઉપર આંતરશુદ્ધિની પ્રક્રિયા કરનારા જે યોગીઓ છે એના માટેનું આ આલંબન કીધું છે. હા, ઘણા એવા મહાપુરુષો રામકૃષ્ણ પરમહંસથી માંડીને દૃષ્ટાંત કથાઓ છે. ઈંધણ હોય અને સાથે અગ્નિની જ્યોત હોય તો ઈંધણના આધારે બંને અલગ અલગ હોવા છતાંય જ્યાં સુધી દિવેલ ઓઇલ હોય એના આધારે અગ્નિની જ્યોત છે એ ટકેલી હોય છે. જ્યારે અંદરનું તેલ ખૂટી જાય એટલે જ્યોત બુજાઈ જાય. એમ જ્યારે યોગી સાધક આંતરજીવનથી જ્યારે વિશુદ્ધ બની જાય છે ત્યારે વાસનાનું ઈંધણ જ્યારે પૂરું થઈ જાય, બે જુદી વસ્તુ થઈ જાય એ આખી એની પ્રક્રિયા. પછી દેહ છે એ પ્રારબ્ધ કર્મને આધીન જીવન મુક્તની સ્થિતિને એ પામે છે. અને એ બધું જ કરવામાં નિર્ગુણ ભાવ કીધો છે. ભગવાન પ્રત્યેની નિર્ગુણ ઉપાસના ભક્તિ એ નિર્ગુણ ભાવ તરફ જીવાત્માને લઈ જાય છે. એના સિવાય કોઈ નિર્ગુણપણાને પામતો નથી. એટલા માટે આ વચનામૃતની અંદર મહારાજે એવું કીધું કે જે જે ભગવાનના એવા ભક્ત છે એ ભગવાનની અનન્ય ભાવે હૃદયના વિશુદ્ધ ભાવથી દેહ ભાવથી પર થઈ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની જે ઉપાસના ભક્તિ કરે છે અને ભગવાનનો નિર્ગુણ સંબંધ જેટલો વધારે છે એટલો એટલો એ માયાના ગુણ અને ભાવથી પર થતા જાય છે. ભાગવત વગેરેના શ્લોકો બધાય કીધા, કેવલમ સાત્વિકમ જ્ઞાનમ મનનિષ્ઠમ તું નિર્ગુણમ મતમ. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને એવું કીધું કે આત્મદર્શન કરવું એ સત્વગુણની વૃદ્ધિનું પરિણામ છે, નિર્ગુણનું પરિણામ નથી, માયાના ગુણની ફળશ્રુતિ છે. પણ મનનિષ્ઠમ તું નિર્ગુણમ મતમ, મારી ઉપાસના ભક્તિ કરીને મને નિર્ગુણપણે આરાધ્ય છે, મારામાં જોડાય છે, તો એ મારા જેવો નિર્ગુણ ભાવને પામી જાય છે. દેવી એશા ગુણમયી માયા મમ માયા દુરત્યયા મામ એવયે પ્રપદ્યંતે માયામ વેતામ તરંતી. તે મને એ પામે છે કે જે આથી પર થઈ જાય છે અને આવી રીતે મારી ઉપાસના ભક્તિ કરે છે. તો આવો જે ભગવાનનો ભક્ત છે એ મમ સાધર્મ માગ હતા એ અનુસંધાને બીજો પ્રશ્ન આવ્યો કે આવો જે થઈ જાય તો પછી ભગવાનના ધામમાં તો ભગવાન અને મુક્તો અને બધા એ ખરખા જ, તો એમાં ભેદ શું? બધા નિર્ગુણ જ છે, બધા દિવ્ય મૂર્તિ જ છે, તો એક થઈ જાય છે, સરખા રહે છે. કારણ કે ગમે તેવો જીવ હોય એ મુક્ત કોટીને પામ્યા પછી પણ ભગવાન જેવો સમર્થ થવાને નથી, શક્ય નથી. એની સ્પષ્ટતા માટે મહારાજ કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, એની જેવો કોઈ ભગવાનનો સમવડ્યો થવા ગયો તો ગુણાદિત્યાનંદ સ્વામીએ તો બહુ આકરું કીધું છે. ક્યારે ગમે તેવા મુક્ત, ક્યાં સુધી કીધું? અક્ષર હોય તો અક્ષરને પણ એક બાજુ કરીને પોતામાં સમાવિષ્ટ કરીને સ્વરાટ થતા ભગવાન પોતાના મુક્તોને પણ ધારવા સમર્થ છે. એટલે ભગવાન છે કોઈને પરાધીન નથી. અક્ષર એ ભગવાનની સેવામાં છે, ભગવાનને ધારે છે, પણ ભગવાન ધારે તો અક્ષરને પણ પોતાનામાં લીન કરીને સ્વરાટ થકા એકલા પણ એ બધું જ કરી શકવા સમર્થ છે. એટલે ભગવાન છે એના જેવો બીજો કોઈ જીવ મુક્ત ક્યારેય થઈ શકે નહીં. એના માટે મહારાજે આ બધું કીધું કે બધાયના આત્માના સ્વરૂપનું ધ્યાન કરે તો જ્ઞાન સાત્વિક જ્ઞાનથી એની વૃદ્ધિ થાય છે, પણ ભગવાનની નિર્ગુણ ભાવે ઉપાસના કરે તો એને નિર્ગુણ ભાવની વૃદ્ધિ થાય છે. માયાના પડળ એને તોડવાનું કામ કરે છે. ભગવાનના સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ સૌંદર્ય સામર્થ્ય એ અપરિમિત છે, માપી ન શકાય, ક્યારેય પણ ખૂટી ન શકે એવા છે. અને મુક્ત સ્થિતિને પામેલા હોય તો એવા મહામુક્ત એ ભગવાનની સમકક્ષ કે ભગવાનની તોલે ક્યારેય આ ગુણોમાં આવી શકે એવું નથી. અને એટલે તો સ્વામી સેવક ભાવે ભગવાનની ઉપાસના ભક્તિ એ અક્ષરના મુક્તો પણ ભગવાનની કરે છે. મહારાજે દૃષ્ટાંત આપ્યું ચંદ્રમા અને તારા, રાજા અને રાજાનો ચાકર. રાજા હુકમ કરે તો પ્રજા બધી એને અનુસરણ કરે, પણ નોકર હુકમ કરે તો 18 ઔષધિઓનું પોષણ ચંદ્રથી થાય અને અંધકારને ચંદ્ર દૂર કરે, પણ કરોડો તારડિયા એ કરે ઉગે તોય કોનું પોષણ થાય અને કોનો અંધકાર જાય? એમ ભગવાન તત્વની સાથે બીજો કોઈ એવો થવાને સમર્થ નથી. નિર્ગુણ ભાવ ભગવાનની ઉપાસના ભક્તિ કરે તોય ભગવાનના સાધર્મપણાને પામે છે એનો અર્થ એવો નથી કે ભગવાન થઈ જાય છે. પણ ભગવાનની સામ્યતાના ગુણો અલ્પ માત્રાની અંદર એનું આધાન થાય છે અને ભગવાનને લઈને થાય છે. અને એ ભાવે ભગવાનની ઉપાસના ભક્તિ ભગવાનનો યથાર્થ મહિમા સમજી ગુણોથી પર થઈ અને ભગવાનની સેવા ભક્તિ પણ ઉપાસના અક્ષરના મુક્તો ભગવાનની કરે છે. આ અનુસંધાને અધ્યાત્મ જગતની અંદર વિક્ષેપના કારણમાં દેશકાળાદિકે કરીને પરાભવ ન પામવામાં મહારાજે એવું કીધું કે ભગવાન પ્રત્યેની કોઈ પણ પ્રકારે વિશુદ્ધ ભક્તિ આપણે કરીએ, ભગવાનની નિર્ગુણ ઉપાસના કરીએ, પણ ક્યારેય સવિકલ્પતામાં રોકાઈ ન રહીએ. તો ભગવાન એવું કહે છે કે ગમે એવા વિપરીત દેશકાળ આવે તો એ અલ્પજીવ હોય તો એને પણ ક્યારેય વિક્ષેપ થતો નથી. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મહારાજે માર્ગે ચાલવાનું બળ અર્પણ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદે વિશ્વ ધર્માત્મજં વાસુદેવં હરિ માધવં કેશવં કામદં કા સ્વામી નારાયણ.